ઘણા લોકો જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે અટકી જાય છે, પણ લર્નિંગ માઇન્ડસેટ ધરાવતો માણસ ક્યારેય અટકતો નથી. એ શીખે છે. જ્યારે આપણે સમસ્યાને મારી સાથે જ કેમ થયું એમ વિચારીએ ત્યારે પ્રોબ્લેમ લાગે છે, પણ આપણે વિચારીએ આમાંથી હું શું શીખી શકું ત્યારે એ જ પ્રોબ્લેમ એક ઓપોર્ચ્યુનિટી બની જાય છે. દરેક મુશ્કેલી આપણને કંઈક નવું શીખવવા આવે છે, અને દરેક નિષ્ફળતા આપણને આગળ વધવા તૈયાર કરે છે. મિત્રો, યાદ રાખીએ, પ્રોબ્લેમ અંત નથી, એ તો લર્નિંગનો નવો દરવાજો છે. જેમ જેમ આપણે શીખતા જઈશું તેમ તેમ દરેક પ્રોબ્લેમ આપણા માટે ઓપોર્ચ્યુનિટી બનતી જશે.